શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 20 શ્લોક 17મો. તીર્થક્ષેત્રે ચ યજ્ઞાદૌ ચતુર્વર્ગાપ્તયેપિ વા આત્મનો વા પરસ્યાપિ સર્વથા ઘાતવર્જનમ. નરનારાયણ ભગવાન નારદજીને કહે છે કે તીર્થક્ષેત્રને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અથવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારમાંથી કોઈની પણ પ્રાપ્તિને માટે પોતાનો અથવા બીજાનો ઘાત ન કરવો, એટલે આત્મહત્યા ન કરવી અથવા તો બીજાની હત્યા ન કરવી. ગઈકાલે આપણે છેલ્લે ત્યાં સુધી એ 12મો અને 13મો ધર્મ કયો છે. જ્યારે જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે એટલે સહેજે માણસને આત્મહત્યાનો વિચાર આવે, ધાર્યું હોય એવું થાય ન થાય, ધંધામાં સફળતા નિષ્ફળતા એ બધાના ઉપર આધાર રાખે. થોડા દિવસ પહેલાં એક ભગતને કોઈક અહીંયા હરિભગત મળી ગયા, એટલે મને કહ્યું હતું કે આત્મહત્યાના વિચાર આવે છે કે હારી ગયો છું. સંતોને અહીંયા મળાવ્યા, પૂછ્યું શું વાંધો છે, તો કે બસ સૌથી મોટો પ્રોબ્લેમ ઘરનાનો છે કે માથાનો દુખાવો. થોડાક દિવસ પહેલાં એક બીજા કોઈ ભગવાનના ભગત હતા, એમને પૂછ્યું તમારે કેમ છે, તો કે ક્યારેક ક્યારેક આત્મહત્યાના વિચાર આવે છે. કેમ, તો કે ઘરનાનો કાંઈ મેળ પડ્યો નથી એટલે. ઓલાને મળ્યા છે એટલે વિચાર આવે છે અને આમને નથી મળ્યા એટલે વિચાર આવે છે. બંને બાજુ એક જ છે, કયો, એક જ રસ્તો. સાધુ થઈ જાઓ એમ તો જ છૂટક્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એ જો છૂટશે, એમની આસક્તિ છૂટશે અને જીવ ભગવો થશે ને નિર્વાસનિક થવાશે, ત્યારે ભગવાનના ધામમાં જવાશે. અને મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં કહ્યું કે સ્ત્રીને વિશે બેઠા ઉઠાની આસક્તિ મૂકે તો એ જીવતાય સુખ્યો ને, અને જો એ રહી તો જીવતાય દુખ્યા અને પછી એ દુખ્યા. એવી રીતે ધંધા બિઝનેસમાં પણ હોય કે ક્યારેક સારું હોય ત્યારે બહુ અપ થાય, ડાઉન થાય ત્યારે. પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી હતા, છોકરાઓને સહેજે સ્વામી બહુ બળભરી વાતો કરતા હોય. એમ એક વખત શિક્ષાપત્રી પર સ્વામી વાત કરતા હતા આવી બધાય ધર્મોની, એમ કે છોકરાઓ આપણે તો પાળવાના ધર્મો બહુ ઓછા છે. મંગલાચરણના શ્લોક વ્યા જાય, બીજા વ્યા જાય, બીજા ધર્મો વ્યા જાય, આપણે પાળવાના બહુ ઓછા. એમાં એક છોકરો બોલ્યો કે સ્વામી જે પાળવાના છે ને એમાં અમુક તો પાળવાના જ નથી કે. એટલે સ્વામી હસતા હસતા પૂછ્યું કયો નથી, કયો શ્લોક નથી પાળવાનો, તો કે મહારાજે એમ કીધું આત્મઘાત ન કરવો એ આપણે કંઈ કરવાના હોય નહીં કે, એટલે આપણે કંઈ પાળવાનો થાય નહીં કે. એટલે પુરાણી સ્વામી એમ કીધું, કેતન, એનું નામ કેતન ભગત, કે એ તો પહેલાં પાળવાનો, કે સૌથી પહેલું અનુસંધાન એ રાખવાનું કે આ કરવાનું નથી તો બધું થશે કે, એટલે આ શ્લોક છે ને એ તો પહેલાં ધ્યાનમાં રાખવાનો કે. કારણ કે સ્વામી તો બધું જાણતા હોય, મહારાજના એવા સાક્ષાત્કારી સંત હતા કે જીવનની અંદર સુખ અને દુઃખ, ચડાવ અને ઉતાર ઘણી વખત આવે અને એવા સંજોગોની અંદર આ શ્લોક તો પહેલાં અનુસંધાનમાં આવવો જોઈએ. ત્યારે તો બધો પ્રસંગ પૂરો થઈ ગયો. ભણવાનું પણ પૂરું થયું, છોકરાઓ 2 વર્ષ 3 વર્ષ જે રહ્યા હશે આગળ ભણ્યા હશે, ધંધામાં પણ લાગ્યા હશે, ખૂબ સારો ધંધો, અને કંઈક આમ ભાગ્ય પલટાયું, ખોટ ગઈ, બધું ચોપટ થઈ ગયું, એટલે એકદમ થોડો દીખતો ધંધો હોય અને વળી પાછો એકદમ ડાઉન થાય એટલે માણસ ભાંગી પડે. એમને પણ એમ થયું કે હવે મારે જીવવું નથી, હવે કરજ માથે એટલું બધું થઈ ગયું કે હું આત્મહત્યા કરી લઉં. ઝેરની બોટલ લઈ આવ્યા, જે કંઈ છેલ્લે વિલ લખવાનું હોય એ લખ્યું, સુસાઇડ નોટ લખી, આટલું આને આટલું આને આટલું આને એ બધા કાગળિયા લખી અને બોટલ ખોલી, અને મનમાં વિચાર થયો કે પહેલાં ભગવાનને યાદ કરી લો, હવે છેલ્લું છે. મહારાજને યાદ કર્યા કે મહારાજ હું આત્મહત્યા કરું છું, અત્યારે એક બાજુનો પણ રહ્યો નથી, ધંધો ચોપટ થઈ ગયો છે. અને એ વખતે મહારાજે એવી પ્રેરણા કરી અને એમને આ પ્રસંગ યાદ આવ્યો, વર્ષો પહેલાં બનેલો પ્રસંગ, કે અમે આવી રીતે બેઠા હતા અને પુરાણી સ્વામીએ આવી રીતે વાત કરી હતી, મેં આવું પૂછ્યું હતું એમ, અને પુરાણી સ્વામીએ એવું કહ્યું કે કેતન આ શ્લોક તો પહેલાં પાળવાનો છે, આત્મહત્યા ન કરવી એ શ્લોક તો પહેલાં પાળવાનો છે કે. અને તરત એમને એમ થયું, લાઈટ થઈ, કે અત્યારે મને પુરાણી સ્વામીએ અને શ્રીજી મહારાજ એ ના પાડે છે કે આ ન કરાય. અંદરથી પ્રેરણા થઈને યાદ આવવું, ઝેરની બોટલ ફેંકી દીધી, હવે જે થવું એ મહારાજની ઈચ્છા. કે પહેલાં બધા વિલ લખેલા હતા એ બધા કાગળિયા ફાડી નાખ્યા, અને મહારાજની ઈચ્છા એમ માની અને વળી પાછા ઉત્સાહથી એમણે જંપલાવ્યું. થોડા દિવસો ગયા, સમય ગયો, વળી પાછી ખરાબ પરિસ્થિતિમાંથી સારી થઈ, બધું કરજ ચૂકવાઈ ગયું અને વળી પાછા લીલા લહેર થઈ ગયા. જ્યારે આવો કંઈક પ્રસંગ આવે ને ત્યારે માત્ર ધીરજ રાખવાની જરૂર હોય છે. જે પણ આવ્યું છે એ ચાલ્યું ગયું એટલે દુઃખી થઈ, ધીરજતા ખોઈ અને આત્મહત્યા કરી લેવો એ કોઈ રસ્તો નથી. કારણ કે જે આવ્યું છે એ જ્યારે નહોતું ત્યારે આપણે જીવતા જ હતા, અને ત્યારે એટલે સુધી પહોંચ્યા, હવે ગયું છે તોય આપણી પાસે હજી છીએ તો ખરા જ, અને હજી એમાંથી વળી પાછું સર્જન થઈ શકે એમ છે. પણ આત્મહત્યા કરી લેવાથી બીજા જેટલા સ્કોપ છે, આ તો બહુ એક નાનકડો પ્રોબ્લેમ કહેવાય, હલો ધંધો ચોપટ થઈ જાવો એ બહુ નાનકડો પ્રોબ્લેમ કહેવાય. દાંત કાઢીશ કિયાડ સાહેબ, તો સ્વામીજીને થયો હોય ને એને ખબર હોય કે તમારે ખાલી પાર્ટ ઉપર બેઠા બેઠા વાતું કરવી કે, અને તમને દરરોજ કાયમ રસોઈ આવી જાય એટલે વાંધો નહીં. હા હા વાંચો છે, પણ જેને થયો હોય ચોપટ એને ખબર હોય. પણ નાનકડો પ્રોબ્લેમ છે એ દ્રષ્ટિએ નહીં કે જે જગ્યાએ વ્યક્તિ બેઠા છે એ જગ્યાએ, પણ એ દ્રષ્ટિએ કે આખા જીવનને જ્યારે જોવામાં આવે, 50, 60 કે 80 વર્ષનું જીવન છે અને એ જીવનની અંદર જેટલા સ્કોપ છે અને એ જીવન જેના માટે મળ્યું છે, એ જે ઉદ્દેશ્ય છે, ગોલ છે, એ બધાની સરખામણીએ જે ધંધાની અંદર પ્રોબ્લેમ આવ્યો છે એ તો બહુ નાનકડો છે. એ બધાની દ્રષ્ટિએ તો નાનો જ કહેવાય કે નહીં? 80 વર્ષની લાઈફ હોય અને માણસને ધંધાનો પ્રોબ્લેમ 2 વર્ષ 3 વર્ષ રહ્યો, નોટબંધી આવે ને પછી GST આવે ને પછી વળી પાછો કોરોના આવે, 5 વર્ષ વધીને 10 વર્ષ હાલો એમ. તોય તે બાકીના 70 વર્ષ તો એટલે એની દ્રષ્ટિએ કંઈ નહીં ને એમ. બીજું કે જે પ્રાપ્ત કરવા જેવું છે અને જેના માટે, જે ઉદ્દેશ્ય માટે આ શરીર મળ્યું છે, એ ઉદ્દેશ્ય જો તૂટી ગયો, એ ઉદ્દેશ્ય છૂટી ગયો, કારણ કે આત્મહત્યા કરવાથી તે મુખ્ય ઉદ્દેશ્ય છે જે કલ્યાણની પ્રાપ્તિ થવી, એ તો ગયું. એ તો વળી પાછું ક્યારેય નહીં મળે. એટલે બહુ મોટો જે ભાગ છે જીવનનો પ્રાપ્ત કરવા જેવો, એ હાથમાંથી છટકી જાય છે આત્મહત્યા કરવાથી. એટલા માટે પણ આત્મહત્યા ન કરવી જોઈએ. તકલીફ છે, પેશન્સ રાખી. બાકી તો એક જણે બહુ સરસ કીધું કે બહુ ટેન્શનમાં હતા અને રાત્રે નીંદર નહોતી આવતી, એટલે પૂછ્યું કેમ ભાઈ, તો કે ફલાણાના પૈસા લીધા છે, દેવાનો વેત આવ્યો નથી અને ટેન્શન છે, ડેટ પૂરી થઈ જાય છે, કેમ કરશું એટલે નીંદર નથી આવતી. તો કે અરે ભાઈ, એમાં મૂંઝાવાનું થોડું હોય કે, જૈન કહી આવો કે થાય એમ નથી, જેથી થશે તેથી દેશું, નહીં થાય તો નહીં દઈ, થાય એ કરી લ્યો કે. એટલે હવે એ જાગે કે તમે સુઈ જાઓ શાંતિથી, એવો એ રસ્તો નહીં, કારણ કે ખાનદાની ન કહેવાય. એ તો ખાલી જોકમાં કહેતા હોય, પણ ઘણી વખત એને સાચું માની અને એપ્લાય કરી દેવું એવું પણ નહીં છે. જે પરિસ્થિતિ છે એ છે, એમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય, રસ્તો નથી દેખાતો તો એ અમુક સમય પૂરતો નહીં દેખાય તો સ્થિરતા જાળવીએ કે હમણાં કાંઈ નથી દેખાતું તો હમણાં કાંઈ આપણે ન વિચારીએ. થોડાક દિવસ થાય એટલે વળી પાછું એમાંથી કંઈક સૂજે, કંઈક બહાર નીકળીએ, કારણ કે એ વખતે આપણું મન છે, અંતઃકરણ છે, તમોગુણથી છવાઈ ગયું હોય છે. અને એ વખતે જે ધીરજ રાખવી, સ્થિરતા રાખવી. આજે આપણે યાદ કરીએ આપણા કથાના યજમાન મનોજભાઈ કામલિયા, પૂજ્ય હરિપ્રિય સ્વામીએ વાત કરી હતી, એમની યુવાન ઉંમર, પોતે એન્જિનિયર છે, અમેરિકામાં શિકાગોમાં કંપનીની અંદર સોફ્ટવેર કંપનીમાં કામ કરે, એમના ઘરનાને જ્યારે એમને ત્યાં દીકરીઓનો જન્મ થવાનો હતો એ વખતે કંઈક તકલીફ થઈ ગઈ અને પથારીવશ થઈ ગયા, એટલે સુધી કે એમને જમવાનું, જમાડવાના, દવા લેવડાવવાની, એમની શારીરિક સેવાઓ કરવાની, એ બધી પણ બીજાએ કરવી પડે, એટલા બધા પરવશ થઈ ગયા. ભગવાનની ઈચ્છા જે પણ હશે તે. દીકરીઓ નાની નાની, હવે અમેરિકાના કાયદા કાનૂન તો એટલા બધા કડક કે 14 વર્ષના દીકરા દીકરીઓ ન થાય ત્યાં સુધી એકલા ઘરમાં છોડાય નહીં, કોઈને કોઈ રહેવું જોઈએ સાથે, એમ જે જવાબદાર વ્યક્તિ હોય, સંભાળી શકે એવા હોય. એમણે સ્કૂલે ભણવા મોકલવાના, એમને તૈયાર કરવાના, એમના નાસ્તા પાણી, પાછા સમય થાય એટલે લેવા જવાના, ઘરનાની સેવા કરવાની, પછી કંપનીની સેવા કરવાની, કારણ કે એના આધારે બધું ચાલે. અને દર શનિ રવિએ વળી પાછા જેમ સંતો આવે એ પ્રમાણે ગુરુકુલે, હજી આજની તારીખમાં પણ, હવે તો દીકરીઓ મોટી થઈ ગઈ એટલે વાંધો ઓછો, પણ એમ છતાંય જ્યારે એ અરસો, એ સમય, એ એમના માટે 5-7-10 વર્ષ તો અતિ ક્રિટિકલ. જમવાનું એણે બનાવવાનું, બધું જ એમણે કરવાનું. બોલો, માણસ થાકી જાય કે નહીં? અને છતાંય મહારાજની એવી ને એવી નિષ્ઠા. સંતો જ્યારે મળે પૂછે, કેમ છે ભગત? તો કે બસ મહારાજની ઈચ્છા. કે હસતા જોયો પાછા, સેવા જ્યારે કરે ત્યારે તમને એમ અણસાર ન આવે કે આ માણસને આટલા બધા દુઃખ હશે એમ, આ ભગતને આટલા બધા દુઃખ હશે. અમારા ત્રિભુવન ભગત છે ને, બહુ રેરલી કોઈકને સર્ટિફિકેટ આપે કે બહુ સારા છો, એવું સર્ટિફિકેટ રેરલી આપે. કારણ કે ભગત આમ બહુ લાંબી દ્રષ્ટિવાળા. એમણે એવું કહ્યું કે મનોજભાઈ છે અતિ સમજણવાળા ભગત કહેવાય, કે આટલી પરિસ્થિતિમાંથી આટલા લાંબા સમય સુધી પસાર થવું અને છતાંય હિંમત ન હારવી, એક પણ વખત એમને બીજો સંકલ્પ ન થવો. શ્રીજી મહારાજનું બળ, સત્સંગનું બળ, સત્સંગના સંસ્કારો. એટલે ગઈકાલે આપણે વાત કરતા હતા ને કે અત્યારે જેટલી યુવાનિયાઓને સત્સંગની જરૂર છે એટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી. લોકો ભલે એમ માનતા હોય કે હવે બધું ડેવલપ થતું ગયું, આ થયું આ થયું તે થયું, પણ જેટલા ડેવલપ થતા જાય છે એટલું જ ડિપ્રેશન વધતું જાય છે. અને એટલા માટે જ જરૂરી છે આ નવી એજ્યુકેશન પોલિસી આવી છે, બધાને ખબર જ હશે. 2022થી ઇમ્પ્લિમેન્ટ કરવાના છે સરકાર. તો એ નવી એજ્યુકેશન પોલિસીની અંદર છઠ્ઠા ધોરણથી લઈ અને પછી, અત્યારે બધું નોલેજ બેઝડ હતું, ઇન્ફોર્મેશન બેઝડ હતું, પછી સ્કિલ બેઝ, એટલે સ્કિલ ઇન્ડિયા જે પ્રોજેક્ટ છે ને પ્રમોટ કરવા માટે, બાળકો નાના હોય ત્યારથી જ એને કોડિંગ સ્કિલ આવડતી હોય, બીજી બધી સ્કિલ આવડતી હોય અને સ્કિલમાં વધારે વધારે ડેવલપ થાય એવો સરકારનો પ્રયાસ છે. એટલે થશે કેવું કે અત્યારે જેમ સર્ટિફિકેટવાળા ભણેલા ગણેલા લોકો આંટા મારે છે, એવી રીતે આવનારા 25 વર્ષની અંદર સ્કિલવાળા લોકો આંટા મારતા હશે. આવું જ થાય કે બીજું કંઈ થાય? જેમ ચાલ્યું જાય છે એ જ પ્રમાણે જો ચાલે અને એમનું બધું 100 એ 100% એ જ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ થાય તો કદાચ નોકરીઓના સ્કોપ વધે અને બહારના કન્ટ્રીઓમાં પણ જઈ શકે. પણ થશે એવું કે વેલ એજ્યુકેટેડ અને એટલા બધા સ્કિલવાળા લોકો કે જે મોટા મોટા બિઝનેસને હેન્ડલ કરતા હશે, આવા લોકો એની ભારતની અંદર માત્રા વધી જશે. એ તો સારું જ છે, કારણ કે ભારત ડેવલપિંગ સ્ટેજમાંથી ડેવલપ્ડ સ્ટેજમાં આવે. પણ એમની સાથે સાથે પ્રશ્ન એ પણ થશે કે જેમ બિઝનેસ કરવાની એક સ્કિલ આપવામાં આવી, કોડિંગની એક સ્કિલ આપવામાં આવી, સોફ્ટવેર બનાવવાની સ્કિલ આપવામાં આવી, ટેકનિકલ સ્કિલ આપવામાં આવી, એમ જીવન જીવવાની જો સ્કિલ આપવામાં ન આવી તો ડિપ્રેશનનો શિકાર એટલો બધો થશે કે અત્યારે જે બીજા કન્ટ્રીઓ ટોપ રશિયા ઉપર છે, રેન્કિંગ કરે છે, એવા જેટલા પણ નેગેટિવ પોઈન્ટ હશે, ડિપ્રેશન છે, હતાશા છે, આત્મહત્યાના કેસ છે, સુસાઇડ છે, એ બધાની અંદર પણ ભારત અવ્વલ નંબરે હશે. શું કામ? તો કે એક તો વસ્તી વધારો, બીજું બધા જ સ્કિલવાળા બધા જ ડિપ્રેશનની અંદર જીવતા હશે, એટલે ડિપ્રેશનનો રેશિયો સીધો જાય. અને ડિપ્રેશનમાં જીવે એમાં સ્ટ્રેસમાં ને એમાં ક્યારેક અપડાઉન થાય એટલે પહેલો જ વિચાર આ આવશે, કારણ કે કટથ્રોટ કોમ્પિટિશન્સ હોય. એટલે આવનારા 25 કે 30 વર્ષ પછી ભારતને જેટલી આધ્યાત્મિકતાની જરૂર હશે એટલે ભૂતકાળમાં ક્યારેય પણ નહોતી. અને એનો જો આયોજન અત્યારથી થઈ શકે કે એ ભગવાનની સાથે જોડાય, સંતોની સાથે જોડાય, તો ગમે એવી પરિસ્થિતિની અંદર એ બેલેન્સપૂર્વક જીવી શકે અને નીકળી શકે, જેમ મનોજભાઈ કામલિયા નીકળી ગયા. સત્સંગના સંસ્કારો, મહારાજની સાથે એમને હેત, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, એમની સાથે આત્મબુદ્ધિ અને એ સત્સંગના બળથી ક્યાંય પણ એમના ગ્રહસ્થાશ્રમના ધર્મમાં આંચ ન આવે એ રીતે. આ સંતો કહે છે એમ નહીં, પણ બીજા પણ એમ કહે કે નહીં, મનોજભાઈ એટલે કેવું પડે એમ, આટલી સેવા કોઈનાથી થઈ પાછું ક્યારેય, નહીતર તો ક્યારેક તો એમ થાય ને કંટાળો આવે કે નહીં, હવે આ ક્યાં સુધી એમના મોઢા ઉપર ક્યારેક કંટાળો જોવા ન મળે. સારું થયું તો ભગવાનની કૃપા, અને કંઈક આપણા ઈચ્છા પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે ન થયું તો ભગવાનની ઈચ્છા. ગુરુ મહારાજ કહે ને, જ્યારે આપણી મરજી પ્રમાણે ન થતું હોય ત્યારે ભગવાનની મરજી પ્રમાણે થતું હોય, એવું એમણે માન્યું અને સ્વીકાર્યું. અને સાથે સંતોની સાથે યોગ, એટલે એટલી સ્થિરતાપૂર્વક જીવન જીવી શક્યા. ભગવાનને કસોટી લીધી હોય તો ભગવાન પણ એમના ઉપર રાજી થતા હશે. અને પ્રારબ્ધ કર્માનુસારે હોય તો એમણે પ્રારબ્ધ કર્મના ઉપર પગ મૂકી અને આગળ નીકળી ગયા. એટલા માટે વાસુદેવ મહાત્મ્યની અંદર આ શ્લોક કહ્યો છે, તીર્થક્ષેત્રે ચ યજ્ઞાદો ચતુર્વર્ગાપ્તયે પીવા આત્મનઃ વા પરસ્યાપિ સર્વથા ઘાત વર્જનમ. ક્યારેય પણ આત્મહત્યા ન કરવી અથવા તો બીજાની પણ હત્યા ન કરવી. ત્યાર પછી 14મો ધર્મ કહે છે, જાતિ ભ્રંશ કરણાણામ કર્મણામ પરિવર્જનમ પાણી પાદો દરસ દર ઉપસ્થ વાચામ સંયમનમ તાહ. વર્ણાશ્રમના આધારે જે પણ આપણે કુળની અંદર આપણો જન્મ થયો છે, એ જે આપણી જ્ઞાતિ છે એમાંથી ભ્રષ્ટ થવાય એવું કર્મ ક્યારેય ન કરવું, એ કર્મનો ત્યાગ કરવો. અત્યારે જો કે આ બધું થોડું ઓછું થતું જાય છે અને આમ પાછું વધતું જાય છે, એટલે ખબર નથી પડતી કે કઈ બાજુ ચાલે છે. ભ્રષ્ટતાના મામલે વધતું જાય છે અને વાદના, જ્ઞાતિવાદના મામલે પાછું વધતું જાય છે. એમ નથી ક્યારેક ક્યારેક પછી એમના ઓલા લેવા માટે આંદોલનો કરતા હતા કે અમારે હવે અનામત જોઈએ છે, કે તમે બાકી રહી ગયા હતા હવે તમે લ્યો. કે તો એક બાજુ જ્ઞાતિવાદ વધતો જાય છે પણ જ્ઞાતિ ભ્રષ્ટતાય પાછી વધતી જાય છે, એટલે ખબર નથી પડતી જ્ઞાતિ રહેશે કે નહીં રહીએ. ઇન શોર્ટ થાય છે એવું કે જેટલા બેનિફિટ જ્ઞાતિ માટેના છે એટલા મને મળવા જોઈએ, કાયદા કાનૂનના સરકારના હોય એ, અને પ્લસ પાછું ન થતું હોય તો આખે આખી જ્ઞાતિને આપણે થોડીક ડાઉન કરવી પડે ને તો ડાઉનય કરી નાખીએ, એનોય વાંધો નહીં, અને ડાઉન કેટેગરીના બેનિફિટ આપણને મળે એવું કંઈક થવું જોઈએ. આ જ્ઞાતિવાદ, આનો અર્થ આટલો જ. બાકી જ્ઞાતિના એક પણ નિયમો પ્રમાણે રહેવું કે નહીં એવું કાંઈ નહીં, એ બધું અમારી ઈચ્છા પ્રમાણે. લગ્ન અમારે જ્યાં કરવા હોય ત્યાં કરીએ, એમાં તમે અમને કોઈ પૂછતા નહીં. અમારો જન્મ જ્યાં થયો છે એના આધારે અમારી જ્ઞાતિ નક્કી, અને એમના આધારે અમને જે બેનિફિટ મળે એ કરો, અને બધા ભેળા થઈ અને આપણી જ્ઞાતિને મેક્સિમમ બેનિફિટ મળે એવું કરી દો જેમ બીજી જ્ઞાતિઓને મળે છે, એમ તો અમારા મત તમને પડશે. કે અહીંયા જે વર્ણ અને આશ્રમના ધર્મો છે એ માત્ર આલોકના બેનિફિટ એમના માટે નથી, એમનો સીધો અર્થ એવો છે. આપણે વચ્ચે એક વખત ચર્ચા થઈ ગઈ હતી કે આ વર્ણ અને આશ્રમ છે એ ભગવાનને જીવાત્માના ગુણ અને કર્મના આધારે સર્જન કર્યા છે. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ, કે જીવાત્માની અંદર જેવા ગુણ વર્તે છે, તમોગુણ રજોગુણ સત્વગુણ, અને જેવા એમના કર્મ છે એ કર્મના આધારે ભગવાન એમને એ ચાર વર્ણમાંથી કોઈ પણ એક વર્ણની અંદર જન્મ આપે છે. તો એ દરેક વર્ણની અંદર અમુક એલિજિબિલિટી હોય, યોગ્યતા હોય, અને એ યોગ્યતાને જાળવી રાખવી એ પણ એક જવાબદારી છે. નહીતર ફલાણીને માટે ફલાણો થઈ ગયો એવું ડેશ ડેશ આપણે નામ ઠામ ન લઈ કોઈના, એવું ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. તો એ ક્યાં હતા અને કેટલે આવી ગયા એટલે એમનો આત્મબળ છે એ જતું રહેશે. બીજું, એક વખત જે પણ વર્ણ અને આશ્રમના આધારે ધર્મો છે એ ધર્મમાંથી એ ચલિત થયા એટલે બીજા બધા ધર્મો પણ લગભગ નેવે મુકાઈ જશે. પછી વળી કંઈક વળી સંતનો યોગ થાય. પૂર્વે આપણે આખ્યાન સાંભળીએ છીએ અજામિલ, એવી જ રીતે મહારાજ વખતે પણ રામચંદ્ર વૈદ્ય પ્રશ્ન પૂછ્યા, એવા ઘણા બધા પ્રસંગો એ બનેલા છે. હોય અતિ ઉચ્ચ લેવલ ઉપર અને પછી વળી પાછું ક્યાંક બીજે મન માની જાય અને નિમ્ન કક્ષાએ પહોંચી જાય, પોતાની પવિત્રતા, પોતાના કુલ આચાર એ બધું જ મુકાઈ જાય, કોઈક સંતોનો યોગ થાય ને વળી પાછું એમાં પરિવર્તન થાય. હવે ભાગ જોગ થઈ ગયો એટલે સારું કહેવાય, પણ નથી થતો તો બધું જ જતું રહે છે. એટલે જે કલ્યાણને માટે આ શરીર પ્રાપ્ત થયું, એ વર્ણ અને આશ્રમ પ્રાપ્ત થયા, તો એ પ્રમાણે આપણે કલ્યાણનું સાધન નહીં કરી શકીએ. બહુ સીધું સાદું છે કે જે જગ્યા ઉપર આપણે ડિસિઝન લઈએ છીએ એ જગ્યા પર આપણે ડિસિઝનને ચેન્જ કરી શકીએ. એમ રાઈટ ઓર રોંગ? જે જગ્યા ઉપર આપણને ડિસિઝન લેવાની ઓથોરિટી નથી એ જગ્યા ઉપર આપણે કોઈ પણ ડિસિઝન લઈ અને કોઈ બીજા ડિસિઝન લેનારા છે એને વિશે ઇન્ટરફિરન્સ કરવો એ અનધિકાર ચેષ્ટા કહેવાય. સમજાઈ ગયું ને કે અઘરું પીડ્યું? બહુ સીધું. આપણે કંપનીના મેનેજર હોઈએ તો મેનેજરના લેવલે જેટલા નિર્ણય લેવાના હોય એટલા નિર્ણય આપણે લઈ શકીએ અને એ નિર્ણય લેવાના પછી આપણે એમાં બદલાવ કરવો હોય તો કરી શકીએ. પણ જે નિર્ણય સીઈઓએ લીધા હોય કંપનીના એ નિર્ણયમાં આપણે કાંઈ બદલાવ કરી શકીએ? ન કરી શકીએ. બહુ સીધું સાદું. એવી જ રીતે આ તમામ ધર્મોની અંદર આપણે જે આ નિર્ણય લીધો હોય તો ત્યાં થોડોક ચાન્સ ખરો કે બદલાવ થઈ શકે, બાકી જ્યાં નિર્ણય આપણે નથી લીધો એ જગ્યા પર આપણને હક પણ નથી, અધિકાર પણ નથી કે આપણે નિર્ણયને બદલી શકીએ. કેવી રીતે? તો કે આપણે જન્મ લીધો એમના પહેલાં મા બાપને આપણે સિલેક્ટ કર્યા હતા કે આ મા બાપને ત્યાં જ આપણે જન્મ લેવો. વી ડોન્ટ હેવ રાઇટ ટુ સિલેક્ટ અવર પેરેન્ટ્સ. એ રાઇટ્સ કોની પાસે છે? ભગવાનની પાસે. આપણે જન્મ્યા એમના પહેલાં આપણે આપણી સ્કિનનો કલર એ સિલેક્ટ કરવાનો રાઇટ્સ આપણી પાસે હતો? નથી. એ રાઇટ્સ કોની પાસે છે? ભગવાનની પાસે. આપણે જન્મ્યા એમના પહેલાં કયા કન્ટ્રીની અંદર આપણો જન્મ થાય એ કન્ટ્રી સિલેક્શનનો અધિકાર આપણી પાસે હતો? હલો, હોય તો કહેજો. એમ નથી. ઓકે, આપણે જન્મ્યા એમના પહેલાં કયા વર્ણની અંદર આપણે જન્મ લેવો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર, એ આપણા હાથની વાત નહીં. એ રાઇટ્સ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. કયા રાજ્યમાં જન્મ લેવો એ આપણા હાથની વાત નહીં. આપણા ભાઈ બહેન કોણ હશે એનું સિલેક્શન ભગવાન, આ મારા ભાઈ થવા જોઈએ, આ મારા બહેન થવા જોઈએ. ડુ વી હેવ રાઇટ? નહીં. બરાબર, રાઇટ્સ જ નથી. અરે એટલું નહીં, આપણે ત્યાં દીકરા તરીકે ફલાણા ભાઈ જ આવવા જોઈએ, અથવા હાલો આપણે સિલેક્ટ નથી કર્યા તો આપણા મા બાપે આપણને સિલેક્ટ કર્યા છે? નહીં. કે ફલાણા ભાઈ છે એ જ મારે ત્યાં દીકરા તરીકે આવે, દે ઓલ્સો ડોન્ટ હેવ રાઇટ. કોઈની પાસે રાઇટ નથી. તો રાઇટ્સ એક અને એક માત્ર ભગવાનની પાસે છે. હવે જે વર્ણનની અંદર આપણને ભગવાને જન્મ આપ્યો છે તો ઘણું બધું આપણું આગળ પાછળના ગુણ કર્મ વિભાગ સહ આપણને આપ્યું છે ને, એટલે એ અનુસંધાને ભગવાનને ખબર છે કે આ આવા ગુણવાળી વ્યક્તિ છે, એટલે આ વર્ણની અંદર જો હું એને જન્મ આપીશ તો એ કલ્યાણનું સાધન યથાર્થ રીતે કરી શકશે. કલ્યાણ માટે જ જન્મ આપે છે. અને હવે આપણે એમાંથી ઇન્ટરફિયરન્સ કરી જે વર્ણમાં જન્મ મળ્યો છે ત્યાંથી નીચે ઉતરીએ અને પછી બીજા ઠેકાણે ચાલ્યા જઈએ તો આપણે એ ભગવાનના ડિસિઝનની અંદર ઇન્ટરફિરન્સ અનધિકાર ચેષ્ટા કરી કહેવાય. એટલે કલ્યાણ પણ જાય અને બીજી વખત જે મળવાનો હોય, કદાચ આ વખતે કલ્યાણ ન થાય ને બીજે વખતે મનુષ્ય શરીર મળે અને કલ્યાણ થવાનું હોય તો એ સ્કોપ પણ જાય. એટલા માટે જાતિ ભ્રંશ કરણાનામ ચ કર્મણામ પરિવર્જનમ, એમનો ત્યાગ કરવો. ખાસ કરીને જ્યારે કોલેજની અંદર છોકરાઓ ભણતા હોય, 16 વર્ષના થાય એ વખતે મા બાપે દીકરાઓની સાથે મિત્ર સરખું આચરણ કરી દેવું જોઈએ. એટલા માટે કારણ કે આજના કોલેજના વાતાવરણ આપણે સૌ જાણીએ છીએ, જુવાન દીકરા દીકરીઓ હોય ક્યારેક ક્યાંક કોકનું મન માની જાય અને એમના આધારે આપણને દુઃખ થાય કે આ લોકો ક્યાં જઈને કેવી રીતે જીવશે. આંતર જ્ઞાતિય તો ઠીક છે, પણ આંતર ધર્મ પણ ક્યારેક થઈ જાય તો એ પણ સમસ્યાનું સૌથી મોટું કારણ બને. અને ઘણી જગ્યા ઉપર અત્યારે એક સર્વે વચ્ચે એક થયો હતો, તો જેમણે જેમણે આંતર ધર્મમાં લગ્ન થયા છે એ કોઈ સુખી નથી, એને સૌથી વધારે દુઃખ છે. હવે આંતર ધર્મની અંદર લગ્ન થાય એટલે સૌથી વધારે દુઃખ, કારણ કે એક તો આ બધા પરંપરા, આ બધો કુળ, એ બધું છોડવાનું, નવી પરંપરા, નવો ધર્મ, નવી એ બધું એક્સેપ્ટ કરવાનું. ચાલો એ કરી લે, પણ કર્યા પછી શરૂઆતમાં જે લોલીપોપ દેખાડી હોય એ બધી તો રહેવાની ન હોય, એટલે પાછળથી બધા દુઃખ. લગભગ એમાં એવો રેશિયો બતાવ્યો હતો કે 94% લોકો જેણે આંતર ધર્મની અંદર લગ્ન કર્યા છે બધા દુઃખી છે. અને એ દ્રષ્ટિએ પાછા જેમણે પોતપોતાના ધર્મની અંદર રહી અને લગ્ન કર્યા હોય તો એમનો રેશિયો ક્યાંય દુઃખ તો ન હોય એવું ન હોય, બીજા પ્રકારનું દુઃખ હોય, કારણ કે અમુક જે કોમન દુઃખ આવતા હોય તો આવે જ તે, પણ એનો રેશિયો થોડોક ઓછો હતો, કારણ કે અમુક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તો હોય જ. એટલા માટે 16 વર્ષના દીકરા કે દીકરીઓ થાય ત્યારે મા બાપ એમણે એમની સાથે મિત્ર સરખું આચરણ કરી દેવું જોઈએ. એ યુવાન દીકરાઓ એ તમામ વસ્તુ અંદર જે ચાલે છે એ ઓપનલી મા બાપને કહી શકવા જોઈએ. અને શાસ્ત્રોએ કહ્યું છે, પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્રવદ સમાચરેત, પુત્રની સાથે મિત્રની જેમ રહેવું. કારણ કે ટીન એજ ચાલુ થાય એટલે સાયકોલોજી પ્રમાણે એ મા બાપથી ડિસ્કનેક્ટ થાય અને ફ્રેન્ડ સર્કલની સાથે કનેક્ટ થાય, અને ફ્રેન્ડ સર્કલની સાથે સૌથી વધારેમાં વધારે સિક્રેટ્સ છે એ શેરિંગ થતા હોય, અને મા બાપની સાથે જરૂર પૂરતા જ શેરિંગ થતા હોય, બાકી ત્યાં બધું છુપાવાતું હોય. છોકરો 9માં આવે એટલે તમે પૂછશો બધું બરાબર, તો કે હા બધું બરાબર. 8માં સુધી તમને બધી ફરિયાદ કરતો હશે, 9માં આવે એટલે બધું ઓલરાઈટ થઈ જાય. બોલો, પછી છોકરાઓ વાત કરતા હોય કે મારા પપ્પાને તો આટલી ખબર નથી પડતી, મારા પપ્પાને આજ મેં આમ ફોલવી લીધા, મારા પપ્પાને ખબર ન પડે મેં આજ આમ કરી નાખ્યું, એ બધું ત્યાં ચાલતું હોય. એટલે મિત્ર સર્કલની સાથે ટોટલ ઓપન હોય. જો પેરેન્ટ્સ છે, માતા પિતા છે, એ મિત્ર બની જાય તો એમની સાથે પણ એ એટલું જ ઓપનલી શેર કરી શકશે, અને એ એટલું ઓપનલી શેર કરી શકશે તો યાદ રાખીએ કે બાજી આપણા હાથમાં હશે. જે જેની બાજુ શેર કરે છે એ એનું માનવાના હોય એટલે તે શેર કરે છે, તો એ ઉગતા રોગને આપણે ડામી શકીશું, આપણે એમને ડાયવર્ટ પણ કરી શકીશું, અને બહુ કુનેહપૂર્વક એને ડાયવર્ટ કરવા જોઈએ, ત્યાં પણ જબરદસ્તી નહીં, કારણ કે મિત્રવદ આચરેત. જેવી રીતે એક મિત્ર છે એ એમને દોરે છે, એવી જ રીતે આપણે આપણા દીકરાઓને એ વખતે લીડ કરવા જોઈએ. તો આ પ્રમાણ છે એને પણ ઘટાડી શકાય. અત્યારે અમેરિકાની અંદર એવા ઘણા બધા વાલીઓ છે કે જે નાનપણથી જ પોતાના દીકરાઓને, કારણ કે ત્યાં તો આખે આખું કલ્ચર અલગ, અને એમાં આપણા ભારતીય કલ્ચરને સાચવવું, ભારતીય સંસ્કૃતિને સાચવવી એ એમના માટે પણ ચેલેન્જ છે. છોકરાઓ નાના હોય ત્યારથી સ્કૂલોમાં ભણતા હોય ત્યાં તો બધું પંચીકરણ પ્રક્રિયા બધા જ ભેળા થાય, પછી કોલેજ, એના પછી વળી પાછા ધંધા બિઝનેસ એ બધું, અને એમાંથી સાચવવા એટલે બહુ મોટી ચેલેન્જ છે. એટલી મોટી ચેલેન્જ આપણા માટે નથી. અને એ ચેલેન્જની અંદર પણ જે મા બાપ આવી રીતે સત્સંગની સાથે જોડી રાખે છે અને સાથે સાથે એ પોતે એમની સાથે એવું વર્તન રાખે છે, તો લગભગ એમાંથી બાળકો છે એ એવા કલ્ચરમાંથી પણ નીકળી જાય છે, પૂજા પાઠ કરે છે અને આપણા તમામ ધર્મ નિયમને એનું પાલન કરે છે. વચ્ચે ધનુર્માસમાં એવા એવા ભક્તોની જ્યારે રસોઈ હતી ત્યારે સંતોએ એમનો પરિચય કરાવ્યો હતો. જોબનભાઈ જોબન પુત્રા પ્રતાપભાઈ, એમના દીકરા સંજયભાઈ જોબન પુત્રા, એ ન્યુયોર્કની અંદર ડૉક્ટર છે, આંતરડાના ડૉક્ટર છે અને કેવડા મોટા ડૉક્ટર છે. તો ન્યુયોર્કની અંદર ટોપ 50ની અંદર એનો રેન્ક આવે છે, એટલા કુશળ ડૉક્ટર છે. હવે ન્યુયોર્કમાં ટોપ 50 આવવું ગામડાની વાત નથી. અને એમ છતાંય સત્સંગના તમામ નિયમો, ઘેરેથી પાણીની બોટલ ભરીને જાય, બહાર જઈ અને પાણીની બોટલ સુદ્ધા નહીં. એવડા મોટા ડૉક્ટર હોય એટલે કન્સલ્ટિંગ મિટિંગો થતી હોય તો હોસ્પિટલોની અંદર બીજા બીજા ત્રીજે ત્યાં ક્યાંય પણ એક પણ વસ્તુ અડવાની નહીં, એક પણ વસ્તુ લેવાની નહીં. મોહનભાઈ પટેલના દીકરા દીપકભાઈ પટેલ, એ બેન્કિંગ ઇન્વેસ્ટર છે એટલે એમને તો બધી મોટી મોટી કંપનીઓ સાથે મિટિંગ થતી હોય. બેન્કિંગ ઇન્વેસ્ટર્સ એટલે કે એક કંપની જ્યારે બીજી કંપનીને પરચેસ કરતી હોય તો એમાં સામેની કંપની જેમને પરચેસ કરવાની છે એમનું પહેલાં રિસર્ચ કરવામાં આવે, એ રિસર્ચ કરવાનું કામ છે એ દીપકભાઈ પટેલ કરે. અને પછી આ બાજુની કંપની છે જે કંપની તરફથી એ રિસર્ચ કરે છે એ કંપની આમના રિપોર્ટ પ્રમાણે પછી એ નક્કી કરે કે કંપની ખરીદવી કે ન ખરીદવી, અને આ આખે આખો પ્રોજેક્ટ તૈયાર કરીને આપે, આ કંપની ખરીદશું એટલે આટલા વર્ષની અંદર આટલો પ્રોફિટ આપણી કંપનીને થશે. અને એ પ્રમાણે એ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરે, એ કંપની બીજી કંપનીને ખરીદે અને એમાંથી જે પ્રમાણે અમને બતાવ્યો છે એ પ્રમાણે ગ્રોથ થાય અને પ્રોગ્રેસ થાય તો એ પ્રમાણે અમને ટકાવારી મળે, એટલે હી ઇઝ ઓલ્સો મિલિયનર. એટલે દરેક કંપનીના ઇવન સીઈઓની સાથે પણ એમને બેસવાનું થાય. એટલી મોટી મિટિંગોની અંદર પણ ક્યારેય એમણે દારૂના શીશાને કે ગ્લાસને એમના હાથ નથી અડાડ્યો, ક્યાંય પણ અડવાનું નહીં. જે પણ છે એ તમામ ધર્મ નિયમ પાલન કરી અને પછી કરવાનું છે પોસિબલ. અને આપણે તો અહીંયા થોડોક પૈસો આવી જાય ને એટલે પછી એમ કે સ્વામી આમ અમારે, હું મારે જનરલી કાંઈ લેવાનું એવું કાંઈ નહીં, અમે ક્યારેય પિતા નથી, પણ ક્યારેક બિઝનેસમાં બેઠા હોય ત્યારે સહેજ એને સારું લાગે ને એટલા પૂરતું એકાદ ઢાંકણું ખાલી એમ જાજુ નહીં, અને નહીંતર પછી એને ખોટું લાગી જાય તમારી બિઝનેસની ડીલ છે એ જતી રહે ને અમને કેવડો મોટો લોસ જાય. કે ક્યાંય અડવાનું નહીં સત્સંગના નિયમમાં. માતા પિતાએ ધ્યાન રાખ્યું. આજે પણ એ પ્રતાપભાઈ એવું કહે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અમેરિકા પધાર્યા, બીજાને કેટલો બેનિફિટ થયો કેટલો નથી થયો એ મને ખબર નથી, પણ મને કેટલો બેનિફિટ થયો તો કે અમારી 3 પેઢી તરી ગઈ એમને શાસ્ત્રીજી મહારાજ મળ્યા. એટલે એક તો કે હું પોતે એમને પોતાને સત્સંગ નહોતો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા ને સત્સંગ થયો, એમને કોફીનું ચાનું એટલું બધું બંધાણ સ્વામીએ કહ્યું એટલે મૂકી દીધી, અને પછી કંઈક રિપોર્ટ કરાવ્યો તો થોડાક દિવસની અંદર જ એમને ડૉક્ટરે કહ્યું કે તમારે ચા ને કોફી મૂકવી પડશે, તો કે મૂકી દીધી. કે એમને એમ થયું કે ગુરુદેવને મારી રક્ષા કરી અને એમની અંદર રહી અને ભગવાન બોલ્યા. એક તો હું તરી ગયો, અમારા દીકરાઓ તરી ગયા, દીપકભાઈ ને સંજયભાઈ ને એ બધાને સ્વામીએ કીર્તન પાકા કરાવેલા. સ્વામી ત્યારે જતા હોય, સ્વામીની ઉંમર 80-85 વર્ષની ઉંમર હોય, એ હજી યાદ કરે કે આવડું આ કીર્તન મને સ્વામીએ પાકું કરાવ્યું હતું. અને આજે એમના દીકરાઓ દીકરીઓ છે તો એમની અંદર પણ સત્સંગના એવા જ સંસ્કાર, એવું જ. એટલે જ્યાં સુધી સત્સંગમાં જોડવામાં નહીં આવે અને એમની સાથે એવી કુનેહપૂર્વક રહેવામાં નહીં આવે, મિત્રવદ સમાચરેત, આ બે જ એના સોલ્યુશન છે, ત્યાં સુધી આવનારી પેઢી છે ઉગરશે નહીં. એટલે ભવિષ્યની અંદર જે પણ પડકારો છે એ પડકારોનું સમાધાન પણ અત્યારે અહીંયાથી જ કરવું જોઈએ. કોઈક ભગવાનના એવા સાધુ હોય કે જેમની સાથે મેચિંગ થતું હોય, એમની સાથે કનેક્શન કરાવી દેવાનું, એમની સાથે લઈ આવી દેવાનું. અમારે ગુણવલ્લભ સ્વામી છે ને, હમણાં થોડાક દિવસ પહેલાં એક ભગવાનના ભગતને સામે મળ્યા ને, એટલે પૂછતા હતા કે જઈને તો લઈ આવતા નથી કે પછી કહેતા નહીં કે, તો સીધી વાત છે કે આપણે છોકરાને ન લઈ આવીએ અને સાધુ સાથે ન જોડીએ એટલે. એટલે ઓલા ભગવાનના ભગત પછી વાંધો નહોતો, મોજમાં હતા, એટલે કે તમે સ્કૂલ ચાલુ કરો એટલે તરત મોકલી, કે તમે લોકડાઉન રાખ્યું છે એટલે આ બધું છે, લોકડાઉન રાખ્યું પણ તમે તો આવો જ છો, તો દર્શન માટે તો આવી શકે ને, ભણવા માટે ન આવે. એટલે જેટલો સત્સંગનો યોગ રહેશે એટલું જ આપણું બધાનું સારું રહેશે, એટલા જ આપણા અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ બધું રહેશે અને સત્સંગ આપણો સારો રહેશે. આજે હરિજયંતીનો પરમ પવિત્ર દિવસ, હરિકૃષ્ણ મહારાજ એમનો અભિષેક આપણે સૌએ કર્યો, સાથે સાથે આપણે પણ આજે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણે પણ સત્સંગમાં જોડાઈએ, આપણો જીવ છે એ સંતોમાં ભગવાનમાં જોડાય, આત્મબુદ્ધિ થાય, આપણા પરિવારની અંદર સુખ શાંતિ, આપણો પરિવાર પણ જોડાય અને આવનારા જેટલા પણ પડકારો છે દુઃખો છે એ બધા થકી મહારાજ આપણું સૌનું રક્ષણ કરે, એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણ કંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.